શ્રીમદ્ ભાગવત ચોથો સ્કંદ 19મો અધ્યાય. મહારાજ પૃથુના 100 અશ્વમેઘ યજ્ઞો. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, મહારાજ મનુના બ્રહ્માવર્ત ક્ષેત્રમાં જ્યાં સરસ્વતી નદી પૂર્વમુખી થઈને વહે છે, રાજા પૃથ્વીએ 100 અશ્વમેઘ યજ્ઞની 100 અશ્વમેઘ યજ્ઞોની દીક્ષા લીધી. આ જોઈને ભગવાન ઇન્દ્રને વિચાર થયો કે આ પ્રમાણે તો પૃથુના કર્મો મારા કર્મો કરતાં પણ વધી જશે, તેથી તેઓ પૃથુના યજ્ઞ મહોત્સવને સાંખી શક્યા નહીં. મહારાજ પૃથુના યજ્ઞમાં સૌના અંતરાત્મા સર્વલોક માટે પૂજ્ય જગદીશ્વર ભગવાન શ્રીહરિએ યજ્ઞ સ્વરૂપે સાક્ષાત દર્શન આપ્યા. તેમની સાથે બ્રહ્મા, રુદ્ર તથા પોતપોતાના અનુચરો સહિત લોકપાલો પણ પધાર્યા હતા. તે સમયે ગંધર્વો, મુનિઓ અને અપ્સરાઓ પ્રભુના યશોગાન કરી રહ્યા હતા. સિદ્ધો, વિદ્યાધરો, દૈત્યો, દાનવો, યક્ષો, સુનંદ, નંદ વગેરે ભગવાનના પ્રમુખ પાર્ષદો અને જેઓ નિત્ય ભગવાનની સેવા માટે ઉત્સુક રહે છે તે કપિલ, નારદ, દત્તાત્રેય તેમજ સનકાદિ યોગેશ્વરો પણ તેમની સાથે પધાર્યા હતા. હે ભારત, તે યજ્ઞમાં યજ્ઞ સામગ્રીઓ આપનારી ભૂમિએ કામધેનુ રૂપ થઈને યજમાનની બધી કામનાઓ પૂરી કરી હતી. નદીઓ સર્વ પ્રકારના રસો વહાવી લાવતી હતી તથા જેમનામાંથી મધ ટપકતું રહે છે તેવા મોટા મોટા વૃક્ષો, દૂધ, દહીં, ઘી, અન્ન વગેરે જાત જાતની સામગ્રીઓ અર્પણ કરતા હતા. સમુદ્રો ઘણી રત્નરાશિઓ, પર્વતો ભક્ષ્ય, ભોજ્ય, ચોષ્ય અને લેહ્ય એ ચારે પ્રકારના અન્ન તથા લોકપાલો સમેત સમસ્ત લોકો જાત જાતના ઉપહારો તેમને સમર્પણ કરતા હતા. મહારાજ પૃથુ તો એકમાત્ર શ્રી હરિને જ પોતાના પ્રભુ માનતા હતા. તેમની કૃપાથી તે યજ્ઞના અનુષ્ઠાનમાં તેમનો ઘણો ઉત્કર્ષ થયો. પરંતુ આ વાત દેવરાજ ઇન્દ્રથી સાખી શકાય નહીં અને તેમણે તેમાં વિઘ્ન નાખવાનો પ્રયત્ન પણ કર્યો. જે સમયે મહારાજ પૃથુ અંતિમ યજ્ઞ વડે ભગવાન યજ્ઞપતિની આરાધના કરી રહ્યા હતા, ત્યારે ઇન્દ્રે ઈર્ષાને લીધે ગુપ્ત રીતે તેમના યજ્ઞનો ઘોડો ચોરી લીધો. ઇન્દ્રે પોતાના રક્ષણ માટે કવચ રૂપે પાખંડીનો વેશ ધારણ કર્યો હતો કે જે અધર્મમાં ધર્મનો ભ્રમ ઉત્પન્ન કરે છે અને જેનો આશ્રય લઈને પાપી મનુષ્ય પણ ધર્માત્મા જેવો દેખાય છે. આ વેશમાં તેઓ ઘોડો લઈને અત્યંત ઝડપથી આકાશ માર્ગેથી જઈ રહ્યા હતા. ત્યાં જ તેમના પર ભગવાન અત્રિની નજર પડી ગઈ. તેમના કહેવાથી મહારાજ પૃથુનો મહારથી પુત્ર ઇન્દ્રને મારવા તેમની પાછળ દોડ્યો અને અત્યંત ક્રોધથી બોલ્યો, અરે ઊભો રહે, ઊભો રહે. ઇન્દ્રે માથા પર કેશ જટા અને શરીરે ભસ્મ ધારણ કરેલા હતા. તેમનો આવો વેશ જોઈને પૃથુકુમાર તેમને મૂર્તિમંત ધર્મ સમજ્યો, તેથી તેમના પર બાણ છોડ્યું નહીં. જ્યારે તે ઇન્દ્ર પર વાર કર્યા વિના જ પાછો આવ્યો ત્યારે મહર્ષિ અત્રિએ ઇન્દ્રને મારવા માટે તેને ફરીથી આજ્ઞા આપી. ત્યારે જ્યારે તે ઇન્દ્ર પર માર્યા વિના વાર કર્યા વિના જ પાછો આવે ત્યારે મહર્ષિ અત્રિએ ઇન્દ્રને મારવા માટે તેને ફરીથી આજ્ઞા આપી. વત્સ, આ દેવતાઓમાં અધમ ઇન્દ્રે તમારા યજ્ઞમાં વિઘ્ન નાખ્યું છે, તું તેને મારી નાખ. અત્રિ મુનિના પ્રમાણે પ્રોત્સાહિત કરવાથી વૈનનો પૌત્ર પૃથુપુત્ર ક્રોધે ભરાયો. ઇન્દ્ર તીવ્ર ગતિથી આકાશમાં જઈ રહ્યા હતા, તેમની પાછળ એ રીતે દોડ્યો કે જેમ રાવણની પાછળ જટાયું. સ્વર્ગપતિ ઇન્દ્રે તેને પાછળ આવતો જોઈને તે વેશ અને ઘોડો છોડીને ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા અને તે વીર પોતાના યજ્ઞની અશ્વ ઘોડાને લઈને પિતાની યજ્ઞશાળામાં પાછો આવી ગયો. હે શક્તિમાન વિદુરજી, તેનું આ અદ્ભુત પરાક્રમ જોઈને મહર્ષિઓએ તેનું નામ વિજિતાશ્વ રાખ્યું. તે યજ્ઞની અશ્વને ચપાલ અને યુપમાં બાંધી દેવામાં આવ્યું હતું. શક્તિમાન ઇન્દ્રે ઘોર અંધકાર ફેલાવી દીધો અને તેમાં છુપાઈને તે ફરીથી તે ઘોડાને તેની સોનાની સાંકળ સમેત લઈ ગયો. અત્રિમુનિએ ફરીથી તેમને આકાશ માર્ગે ઘણા વેગથી જતા જોઈ લીધા, પરંતુ તેમની પાસે કપાલ અને ખટવાંગ જોઈને પૃથુપુત્રે તેમના માર્ગમાં કોઈ અડચણ ઊભી કરી નહીં, કારણ કે રાજકુમાર તેમને શિવ સમજ્યા. ત્યારે અત્રિએ રાજકુમારને ફરીથી ઉશ્કેર્યો અને તેણે ગુસ્સે થઈને ઇન્દ્રને લક્ષ્ય બનાવીને પોતાનું બાણ છોડ્યું. આ જોતાં જ દેવરાજ તે વેશ અને ઘોડો પડતો મૂકીને ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. વીર વિજિતાશ્વ પોતાના ઘોડાને લઈને પિતાની યજ્ઞશાળામાં પાછો આવ્યો. ત્યારથી ઇન્દ્રનો તે નિંદ્ય વેશ મંદબુદ્ધિવાળા મનુષ્યોએ ગ્રહણ કરી લીધો. ઇન્દ્રે અશ્વહરણની ઈચ્છાથી જે જે રૂપ ધારણ કર્યા હતા તે પાપના ખંડ ટુકડા હોવાને કારણે પાખંડ કહેવાય છે. અહીં ખંડ શબ્દ લિંગ અર્થાત ચિહ્નનો વાચક છે. આ પ્રમાણે પૃથુના યજ્ઞનો વિધ્વંસ કરવા માટે યજ્ઞ પશુને ચોરતી વખતે ઇન્દ્રે જેમને કેટલી વાર ગ્રહણ કરીને ત્યજ્યા હતા તે નગ્ન રક્તાંબર કાપાલિક વગેરે પાખંડમય આચારોમાં મનુષ્યની બુદ્ધિ મહદ અંશે મોહિત થઈ જાય છે. કારણ કે આ નાસ્તિક મતો દેખાવે સુંદર છે અને મોટી મોટી યુક્તિઓ અર્થાત તર્ક પ્રમાણોથી પોતાના પક્ષનું સમર્થન કરે છે, વાસ્તવમાં ધર્મ નથી, ધર્મ જેવા લાગે છે. તેથી લોકો તેમને ભ્રાંતિને લીધે ધર્મ પામીને ધર્મ માનીને તેમનામાં આસક્ત થઈ જાય છે. ઇન્દ્રની આ કુટિલ ચાલનો ખ્યાલ આવી જવાથી પરમ પરાક્રમી મહારાજ પૃથુને ઘણો ક્રોધ થયો. તેમણે પોતાનું ધનુષ્ય ઉઠાવીને તેના પર બાણ ચડાવ્યું. તે સમયે ક્રોધના આવેગને કારણે તેમના તરફ જોઈ શકાતું ન હતું. જ્યારે ઋત્વિજોએ જોયું કે અસહ્ય પરાક્રમી મહારાજ પૃથુ ઇન્દ્રનો વધ કરવા તત્પર થયા છે, ત્યારે તેમને તેમ કરતા અટકાવીને કહ્યું, રાજન, તમે તો ઘણા બુદ્ધિમાન છો. યજ્ઞની દીક્ષા લઈ લીધા પછી યજ્ઞ પશુ સિવાય અન્ય કોઈનો પણ વધ કરવો ઉચિત નથી. અહીં એક યજ્ઞ તે યજ્ઞ અશ્વને ચશાલ અને યુપમાં બાંધી દેવામાં આવ્યો હતો. યુપ કહેતા યજ્ઞ મંડપમાં યજ્ઞ પશુને બાંધવા માટે જે ખૂંટો હોય છે તેને યુપ કહે છે અને યુપની આગળ મૂકેલા વર્તુળાકાર લાકડાને ચશાલ કહે છે. આ યજ્ઞ કાર્યમાં વિઘ્ન નાખનારો તમારો શત્રુ ઇન્દ્ર તો તમારા સુયસ્થિત જીર્ષાને લીધે નિસ્તેજ થઈ રહ્યો છે. અમે અમોઘ આવાહન મંત્રો વડે તેને અહીં બોલાવી લઈએ છીએ અને બળપૂર્વક અગ્નિમાં હવન કરી દઈએ છીએ. હે વિદુરજી, યજમાન સાથે આપણે આ પ્રમાણે સલાહ મસલત કરીને તેના યાજકોએ ક્રોધપૂર્વક ઇન્દ્રનું આહવાન કર્યું. તે સ્ત્રુવા વડે આહુતિ નાખવા જ ઈચ્છતા હતા ત્યારે બ્રહ્માજીએ ત્યાં આવીને તેમને અટકાવી દીધા. તેઓ બોલ્યા, યાજકો, તમારે ઇન્દ્રનો વધ નહીં કરવા કરવો જોઈએ, કારણ કે ઇન્દ્ર તો યજ્ઞ રૂપમાં ભગવાનની જ મૂર્તિ છે. તમે યજ્ઞ દ્વારા જે દેવતાઓની આરાધના કરી રહ્યા છો, તેઓ ઇન્દ્રના જ અંગો છે અને તેને તમે યજ્ઞ દ્વારા મારવા ઈચ્છો છો. પૃથુના યજ્ઞના અનુષ્ઠાનમાં વિઘ્ન નાખવા માટે ઇન્દ્રે જે પાખંડ ફેલાવ્યું છે તે ધર્મનું ઉચ્છેદન કરનારું છે. આ વાત પર તમે ધ્યાન આપો, હવે એની સાથે વધુ વિરોધ ન કરો, નહીતર તે હજુ પાખંડ માર્ગોનો પ્રચાર કરશે. સારું, મહારાજ પૃથુના શોમાં એક યજ્ઞ ઓછો જ રહેવા દો. પછી રાજર્ષિ પૃથુને કહ્યું, હે રાજન, તમે તો મોક્ષ ધર્મને જાણનારા છો, ઇન્દ્રના પદની તો તમારે અભિલાષા જ નથી, તેથી હવે તમે આ સોમો યજ્ઞ કરીને શું કરશો? તમારું મંગળ થાઓ. તમે અને ઇન્દ્ર બંનેની પવિત્ર કીર્તિ ભગવાન શ્રી હરિનું શરીર છે, તેથી તમારા આજ શરીરભૂત ઇન્દ્ર પ્રત્યે તમારે ક્રોધ કરવો જોઈએ નહીં. તમારો આ યજ્ઞ નિર્વિઘ્નપણે સંપન્ન નહીં થયો એ માટે તમે ચિંતા ન કરો. અમારી વાત તમે આદરપૂર્વક સ્વીકારી લો. જુઓ, જે મનુષ્ય વિધાતાએ બગાડેલા કાર્યને સુધારવાનો વિચાર કરે છે તેનું મન અત્યંત ક્રોધે ભરાઈને ભયંકર મોહમાં ફસાઈ જાય છે. બસ આ યજ્ઞ બંધ કરી દો. આના જ કારણે ઇન્દ્રે પ્રવર્તાવેલા પાખંડોથી ધર્મનો નાશ થઈ રહ્યો છે, કારણ કે દેવતાઓમાં ઘણો દુરાગ્રહ હોય છે. જરા જુઓ તો ખરા, જે ઇન્દ્ર તમારો ઘોડો ચોરીને તમારા યજ્ઞમાં વિઘ્ન નાખી રહ્યો હતો, તેના જ રચેલા મનોહર પાખંડો તરફ બધી પ્રજા ખેંચાતી જઈ રહી છે. તમે સાક્ષાત વિષ્ણુના અંશ છો. વેનના દુરાચારથી ધર્મ લોપ પામી રહ્યો હતો, તે ધર્મના સમયોચિત રક્ષણ માટે જ તમે તેના શરીરથી અવતાર લીધો છે. તો હે પ્રજાપાલક પૃથુજી, પોતાના અવતારના ઉદ્દેશ્યનો ખ્યાલ કરીને તમે ભૃગુ વગેરે વિશ્વનું નિર્માણ કરનારા મુનીશ્વરોનો સંકલ્પ પૂરો કરો. આ પ્રચંડ પાખંડ માર્ગરૂપ ઇન્દ્રની માયા અધર્મની જનેતા છે, તમે તેનો નાશ કરી દો. શ્રી મૈત્રેયજી કહે છે, જગદગુરુ ભગવાન બ્રહ્માજીના આ પ્રમાણે સમજાવવાથી પ્રબળ પરાક્રમી મહારાજ પૃથ્વીએ યજ્ઞનો આગ્રહ છોડી દીધો અને ઇન્દ્રની સાથે પ્રેમપૂર્વક સંધિ પણ કરી લીધી. ત્યાર પછી જ્યારે તેઓ યજ્ઞના અંતે કરાતા સ્નાનથી પરવાર્યા, ત્યારે તેમના યજ્ઞોથી તૃપ્ત થયેલા દેવતાઓએ તેમને અભિષ્ટ વરદાન આપ્યા. આદિરાજ પૃથ્વીએ અત્યંત શ્રદ્ધાપૂર્વક બ્રાહ્મણોને દક્ષિણાઓ આપી તથા તેમના સત્કારથી સંતુષ્ટ થઈને બ્રાહ્મણોએ તેમને અમોઘ આશીર્વાદ આપ્યા. તેમણે કહ્યું, હે મહાબાહુ, તમારા આહવાનથી જે પિતૃઓ, દેવતાઓ, ઋષિઓ, મનુષ્યો વગેરે આવ્યા હતા, તે બધાનો તમે દાન માન આપીને ઘણો સત્કાર કર્યો છે. ચોથા સ્કંદ અંતર્ગત પૃથ્વી વિજય માનો 19મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.